શ્રીકૃષ્ણં દ્વિભુજં કિશોરવયસં ધાર્મિં સુપદ્મેક્ષણં સસ્મેરાબ્જમુખં સ્વભક્તસમિતો સિંહાસને રાજિત ભક્તે કેસરચંદનેર્બહુવિધે આરાવતં સાદિભિઃ પુષ્પે પૂજિતમાદરેણ હૃદયે શુક્લાંબરં ચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ચરાચર વિશ્વમાં વ્યાપક અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામમાં બિરાજી રહેલા આપણા પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ જેમના જીવન આપણા સૌ માટે આદર્શરૂપ છે એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ ગુરુકુલ પરિવારના સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો તથા ધનુર્માસની આ કથાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. મનુષ્ય દેહની સાર્થકતા સમજાયા પછી પોતાનું આત્મકલ્યાણ કરવું, આત્મકલ્યાણને માટે ભગવાનના એવા કોઈ એકાંતિક સંત પાસેથી વર્તમાન ધારણ કરી ભગવાનના શરણાગત થવું, શરણાગતિ એ આપણા કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એના સિવાય અધ્યાત્મ માર્ગના તમામ સાધનો એ કેવળ મીંડા સમાન છે, જ્યારે શરણાગતિ છે એ એકડા સમાન છે. આટલી વાતો આપણે અત્યાર સુધીની કથાઓમાં કરી. ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 61મા વચનામૃતમાં કહે છે કે અંતકાળ છે એ સમુદ્ર જેવો છે. આત્મનિષ્ઠાવાળો હોય એ અંતકાળે એ તરી શકતો નથી, ત્યારે તો સારા સારાને પણ ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે. ભગવાનના આશ્રયની, ભગવાનના શરણાગતિની જરૂર પડે છે. કારણ કે આપણે જોયું હતું પ્રથમના મધ્યના 66મા વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજે કહ્યું કે આશ્રય કલ્યાણ તો ભગવાનના એક આશ્રય કરીને જ થાય છે. એ જ રીતે પ્રથમના 33મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, કલ્યાણને અર્થે જેટલા ભગવાનની પ્રસન્નતાને અર્થે જેટલા સાધન છે, એ સર્વે સાધનમાં એક એવું કયું સાધન છે કે જેણે કરીને એ તમામ સાધને કરીને જેવા ભગવાન પ્રસન્ન થાય એવા એક સાધને કરીને પ્રસન્ન થાય? ત્યારે શ્રીજી મહારાજે એ જ ઉપાય બતાવ્યો, ભગવાનના આશ્રય જેવું ભગવાનને રાજી કરવાનું બીજું કોઈ મોટું સાધન નથી. કોઈ જીવ એ જ્યારે ભગવાનના આશ્રય આવે છે, ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, ત્યારે એના ઉપર મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે. કઈ રીતે? તો એક સરસ કથા સાંભળીએ. એક ધનવાન પિતા એક ગામમાં રહે, એના બે દીકરાઓ. દીકરાઓ મોટા થયા, પિતાને થયું કે હવે દીકરાઓ એ પોતાના પગ ઉપર ચાલી શકે એવા થયા છે, એટલે પોતાની તમામ સંપત્તિના બે વિભાગ કરી અને બંને દીકરાઓને સોંપી દીધા. પછી જેમ આજે થાય છે તેમ મોટો દીકરો હતો એ પિતાની ભેળો રહ્યો પિતાને સાચવા, નાનો દીકરો હતો એ દૂર શહેરમાં રહેવા ગયો, વધુ પૈસા કમાવાની લાલચે શહેરમાં આવ્યો તો ખરા, પણ હવે પોતાના પિતાનું જે શાસન હતું એ અનુશાસન હવે તૂટી ગયું. નાનો દીકરો સ્વતંત્ર થઈ ગયો, અને સ્વતંત્રતામાં આજે માણસ જેમ સ્વચ્છંદી બની જાય છે એમ નાના દીકરાને કુસંગનો યોગ થતાં એ સ્વચ્છંદી બની ગયો. ધીરે ધીરે એવા મિત્રોની સોબતમાં એ વ્યસન કરતો થયો, હોટલોમાં જમતો થયો, ફિલ્મ જોતો થયો, ધીરે ધીરે દારૂ પીતો થયો અને માંસ ખાતો થઈ ગયો. એશ આરામની જિંદગી, ખૂબ વિલાસી એમનું જીવન બની ગયું. પણ પોતાના પિતાની આપેલી તમામ સંપત્તિ એમણે પોતાના વિલાસી જીવનમાં જ વેડફી નાખી. ધીરે ધીરે એ સામાન્ય પરિસ્થિતિમાં આવ્યો, અને એમ કરતાં કરતાં એક દિવસ એ પાયમાલ ભિખારી બની ગયો. રસ્તા ઉપર ભીખ માગવાનો સમય આવ્યો. ભીખ માગે, ક્યારેક ન મળે મળે. એક દિવસ એ પોતાના આ ભીખ માગવાનો પૂરું કર્યું, પણ છતાંય ક્યાંય ભીખ મળી નહીં. એક વૃક્ષની નીચે આવીને બેઠો છે ને એ વખતે એને વિચાર આવ્યો, પોતાની પાછલી જિંદગી યાદ આવી કે અરે અરે, મેં આ શું કર્યું, મારા પિતાએ મારા માટે કેટલી મહેનત કરી અને મને આ આટલી મૂડી આપી હતી, એ મૂડી મેં વેડફી નાખી. મેં મારું પિતાનું આપેલું એ સાચવી ન શીખો. જો મારા પિતા એ મને સાચવે ને તો હું એની પાસે પાછો જતો રહું. આ બાજુ કોઈના દ્વારા પિતાને પણ સમાચાર મળેલા, એને પણ મનમાં વિચાર્યું કે જો મારો દીકરો એક વખત સામેથી પાછો આવે ને તો હું એને સ્વીકારવા તૈયાર છું. અને આ બાજુ આને પણ એમ વિચાર થયો કે મારા પિતાને હું પત્ર લખીને મોકલું, પણ થયું કે મારો સ્વીકાર કરશે, એ મને સ્વીકારશે. એટલે વળી પિતાએ વળી કીધું કે નહીં, એક વખત તો લાવ, હું પત્ર લખીને મોકલું, જો એ મને સ્વીકારે તો પાછો જાઓ. ક્યાંકથી તૂટેલો ફાટેલો કાગળ લીધો અને એમાં પત્ર લખો, પોતાને આવવાના સમાચાર આપ્યા. આ બાજુ પિતાને પત્ર મળ્યો, પિતાએ પત્ર વાંચ્યો, એકદમ ખુશ થઈ ગયા કે વાહ, મારા દીકરાએ આજે પોતાની ભૂલનો એકરાર કર્યો છે. આવ દીકરા, આવ સામે પત્ર લખો, આવ દીકરા, આવ તારા માટે અમારા દરવાજા ખુલ્લા છે, અમે ધામધૂમથી તારું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરીએ છીએ, આવ. અને આ બાજુ એમના પિતાએ તમામ પ્રકારની સ્વાગતની તૈયારીઓ કરી દીધી, નગરો સજાવ્યા, ઢોલ વગાડ્યા, લોકોને મિજબાની પાર્ટીઓ આપી. આ બાજુ એમનો નાનો દીકરો એ આવવા તૈયાર થયો. હવે મોટા દીકરાને આ વાતની ખબર પડી કે નાનો દીકરો પાછો આવે છે, અને પિતા એની યાદમાં આટલું બધું આ પૈસો બગાડે છે. નાનો દીકરો દોડતો એમના પિતાની પાસે આવ્યો, મોટો દીકરો એમના પિતાની પાસે આવ્યો, પિતાજી આ તમે શું કરો છો? તમને ખબર છે એણે આપણી તમામ સંપત્તિ વેડફી નાખી છે, એણે આપણી ઇજ્જતને ધૂળમાં મેળવી દીધી છે, સમાજમાં માથું ઊંચું રાખીને ચાલવા જેવા રહેવા દીધા નથી. પિતાજી આના માટે આટલું બધું? ત્યારે એમના પિતાજીએ કહ્યું, દીકરા ધ્યાનથી સાંભળ, એણે ભૂલ કરી છે તું પણ જાણે છે, એણે ભૂલ કરી છે એ હું પણ જાણું છું, પણ એણે જે ભૂલ કરી છે એ એણે આજે પોતાએ જાણ્યું છે, એણે પોતાની ભૂલનો એકરાર કર્યો છે. જેમ તું મારો દીકરો છે એમ એ પણ મારો દીકરો છે. એણે પોતાની ભૂલનો એકરાર કરીને પાછો મારી પાસે આવવા તૈયાર થયો છે, એની આ ખુશી છે, એની આ ધામધૂમ છે, નહીં કે એમ પાછો આવે છે એની. બસ આ જ વાત કરી. અને સંતો ઘણી વખત કહે છે કે બસ એવી જ રીતે જ્યારે ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો, જેમ પેલા પિતાએ એમને સંપત્તિ આપી હતી, એમ ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો પણ જીવ સ્વતંત્ર થયો, સ્વતંત્રતામાંથી સ્વચ્છંદી થયો ને ભગવાનને ભૂલી ગયો. પણ જ્યારે કોઈ સંતના યોગે, કોઈ સત્પુરુષના સમાગમથી એને ખ્યાલ આવ્યો કે મારો માર્ગ તો આ છે, મેં બહુ મોટી ભૂલ કરી છે, ભગવાનને આપેલી આ મનુષ્ય દેહની કિંમત મેં સમજી નહીં અને હું સ્વચ્છંદી થયો, ભગવાનને ભૂલો, એમ એકરાર કરી અને જ્યારે ભગવાનની પાસે આવે છે, ભગવાનનું શરણ સ્વીકારે છે, ત્યારે ભગવાન એના ઉપર અતિ પ્રસન્ન થાય છે. જેમ પિતાએ ધામધૂમ કરી લોકોને જમાડ્યા, એમ ભગવાન પણ અત્યંત મલકાય છે, ખુશ થાય છે કે આજે એ મારો દીકરો એ પાછો આવ્યો છે. અને એ પ્રસન્નતાના ફળરૂપે જીવના તમામ સંચિત અને ક્રિયમાણ કર્મનો નાશ કરી અને ભગવાન એને એકદમ શુદ્ધ કરી દે છે. એટલે જુઓ, આપણે જ્યારે ભગવાનના શરણે જઈએ ત્યારે સંતો આપણા હાથમાં એક મંત્ર બોલે છે, કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ પ્રપન્નમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. એટલે શું કે હે પ્રભુ, હું હવે તમારા શરણે આવ્યો છું, કાળ માયા પાપ કર્મ યમદૂતના ભય થકી હે પ્રભુ મારું રક્ષણ કરજો, હવે હું તમારા શરણે છું. અને ભગવાન રક્ષણ કરે છે. દબાણમાં ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ કરી રહ્યા છે, હજારો સેંકડો લોકો દર્શને આવે છે, યજ્ઞનો લાભ લઈ રહ્યા છે, આખો એ દિવસ ધામધૂમથી યજ્ઞ થાય, પણ એ વખતે વડતાલનો એક ખૂંખાર લૂંટારો નામ એનું જોબન પગી. એ જોબન પગી એટલો ભયંકર, એટલો ખૂંખાર કે લોકો એમના નામથી ડરે. અરે રાત્રે દીકરાઓ સૂતા ન હોય તો એની માં એને એમ કે બેટા સૂઈ જા ને, કે હમણાં જોબન આવશે, તો બેટા સૂઈ જતા. કલકત્તા સુધી એમની હાક વાગે, સયાજીરાવ ગાયકવાડની તેજોરી જાતિઓ એને ધોળા દિવસે લૂંટી લઈ. આવો ભયંકર, આવો પાપનો પહાડ એ જોબન પગે. એમણે કોઈએ મેણું માર્યું કે જોબન, જો તે તારી માનું સગી માનું દૂધ પીધું હોય તો જા, ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ કરે છે, એની પાસે માણકી ઘોડી છે, એ માણકી ઘોડીનું એ ચોરી કરે તો તને માનીએ કે તું સાચો લૂંટારો. હવે એક તો ઉકળતું લોહીને એમાં કોઈ આવી રીતે મેણું મારે કેમ સહન થાય? જોબન તો એકદમ હચમચી ગયો, સીધો ડભાણનો રસ્તો પકડો, ડભાણ આવ્યો. આખો દિવસ ધામધૂમથી યજ્ઞ થયો હોય, હજારો લોકો એમાં રહ્યા હોય, એટલે બધા જ સાંજે પોતપોતાના ઉતારાઓમાં ઘસઘસાટ સૂતા છે. ઘોડશાળમાં માણકી ઘોડી અને બીજા ઘોડાઓ બાંધ્યા છે. જોબને સીધો જ ઘોડશાળમાં આવ્યો. કોઈ પિલોર આડો સંતાઈ ગયો, એમની સાથે એમનો ભાઈ સુંદર પગી છે. બંને જણા પિલોર આડા લપાઈને જોવે છે ક્યાં છે માણકી ઘોડી, પણ જોતા જોતા એક સુંદર માણેક વર્ણી માણકી કોળીના દર્શન થયા. એ માણકી કોળીની છટા એમના મુખ ઉપરની નમણાશ, એમની એ કેશવાળી, એમના વાળ, એમનો રંગ, એમને ચાલવાની ઊભું રહેવાની એક છટા આ જોઈ અને જોબન મનમાં વિચારી ગયો કે નહીં, લોકો કહે છે વાત તો સાચી, આ સ્વામિનારાયણની માણકી એ ખરેખર કોળી છે. હમણાં માણકી ઘોડીને પડાવી લઉં એમ વિચાર કરીને બાજુમાં સુંદર ભગીને કહે છે કે જો સુંદર, પહેલી માણકી ઘોડી છે એ માણકી ઘોડી લઈ અને આપણે નીકળી જઈએ. ત્યાં જોઈને વળી પાછો એ માણકી ઘોડી ઉપર દ્રષ્ટિ માંડે એ જ ક્ષણે એક પુરુષ એ માણકી ઘોડીના ઉપર હાથ ફેરવે છે અને જંદી ખવડાવે છે. આ જોઈને એમને થયું, અરે આ માણસ ક્યાંથી આવ્યો? હજી તો હું આમ જોતો તો આમ જોયું ત્યાં તો આવી ગયો. થયું કે ચાલો હમણાં જતો રહેશે, થોડીક વાર વાટ જોઈ, પણ જવાનું નામ ન લે. કલાક બે કલાક વીતી ગયા છતાંય ન જાય. થયું કે ચાલો એ નહીં, બીજી ઘોડી લઈને જતા રહીએ. બીજી ઘોડી ઉપર દ્રષ્ટિ કરી તો ત્યાં પણ એક માણસ ઊભો છે. ત્રીજી ઘોડી ઉપર કોઈને કોઈ જગ્યાએ એમને પુરુષના દર્શન થયા. એને થયું કે નહીં, આ જે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે એ સ્વામિનારાયણ જ હોવા જોઈએ, નહીતર એકનો એક પુરુષ આ મને તમામ ઘોડા ઉપર કઈ રીતે દેખાય? સુંદર પગીને કહ્યું, સુંદર પગી, આપણે ભૂલ કરી દીધી. શું થયું? અરે જ્યાં પાપ થકી છૂટવાનું હોય ત્યાં જ આપણે આવું મોટું પાપ કરવા માટે આવ્યા. આપણાથી બહુ મોટી ભૂલ થઈ છે. કાલે સવારે આપણે ભગવાન સ્વામિનારાયણ પાસે જઈને માફી માગશું. બંને જણા ગયા. બીજા દિવસે સવારે ડભાણના યજ્ઞમાં ભગવાન સ્વામિનારાયણ ઉચ્ચ રમ્યા સનાસીનો ઉચ્ચ રમ્યા આસન ઉપર ભગવાન સ્વામિનારાયણ બેઠા છે અને એ વખતે આ જોબન પગી લૂંટારાના વેશમાં જ ત્યાં આવે છે. આખી આખી સભા અકડેઠેઠ બેઠી છે. એને જોઈને સભાને થયું કે અરે આ જોબન અત્યારે અહીંયા હમણાં કંઈક બહારવટું કરશે. કેટલાક લોકો તો અકળાઈ ગયા. શૂરવીર ભક્તોના હાથ એ તલવારની મુઠ ઉપર ચાલ્યા ગયા. સભાને અકળાતી જોઈને મહારાજે કહ્યું, હા હા હા રાખો, અકળાવાની જરૂર નથી. આ જોબન આજે કોઈને મારવા કે બહારવટું કરવા નહીં, આજે પોતાને તારવા માટે આવ્યો છે. આવો જોબન પગી, આવો નજીક આવો. મહારાજે મીઠા સ્વરે બોલાવ્યા. જોબનને લાગ્યું, ઓહો નજીક આવ્યા. વંદન કર્યા. અરે વંદન કરતા જોઈને સભામાં બેઠેલા કેટલાકને આશ્ચર્ય થયું. અરે આ જોબન આવો બહાર વટ્યો, ખૂંખાર લૂંટારો, આ આ ભગવાન આના ચરણે પડે? નક્કી એને બધાને નિશ્ચય થઈ ગયો કે નહીં આ ભગવાન હોવા જોઈએ, કારણ કે આવો મોટો આ. પછી તો જોબન પગીએ વાત કરી, કાલે સાંજે આવું થયું, આમ થયું, તેમ થયું, અમે પાપ કરવા માટે આવ્યા હતા, માફ કરજો પ્રભુ. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું, મૂળજી બ્રહ્મચારી જાઓ પાણીનો લોટો ભરતાઓ, આપણે આ જોબન પગીને આજે વર્તમાન ધારણ કરાવવા છે. જોબન પગી કે રે સ્વામિનારાયણ, રેવા દો રેવા દો, વર્તમાન અમારા પાપ માથે લેવાનું રેવા દો. જો તમે અમારા પાપ માથે લેશો ને તો અમે પાપના પહાડ છીએ. અરે આપ તમારા મુખ ઉપર સૂર્યનારાયણ જેવું તેજ છે ને, એ અમારા પાપ માથે લેતાની સાથે જ કાળા મેષ જેવું થઈ જશે, તેજ વિસરાઈ જશે, રહેવા દો. મહારાજ મંદ મંદ હશે, અરે આ જોબન અમને શું જાણે, અમે તો સદાય પવિત્ર પુતાત્મા છીએ, સર્વ થકી પર છીએ, આકાશ જેમ નિર્લેપ છે એમ અમે આ દુનિયાથી નિર્લેપ છીએ. જોબન સાંભળી લે, આખા દુનિયાના નહીં પણ આખા વિશ્વના પાપ જો અમે માથે લઈએ ને તો પણ અમારા તેજમાં દોરા વાર પણ ફેર ન પડે. લાવો આપનો હાથ, એમ કહી જોબન પગીનો હાથ હાથમાં લીધો અને મહારાજે વર્તમાન પાણી નાખ્યું. વર્તમાન ધરાવ્યા, કાલ માયા પાપ કર્મ, વર્તમાન ધારણ કરી પાણી નીચે મૂક્યું, જોબન પગીના તમામ પાપો એ નાશ પામ્યા. હવે જોબન પગી કેવા ભક્ત થયા એ આપણે સંપ્રદાયના ગ્રંથોમાંથી સાંભળીએ છીએ. અરે દરરોજ ભોજનમાં ભગવાન સ્વામિનારાયણની ચરણની રજ નાખીને જમે, એમ કરતા કરતા ચરણ રજ પૂરી થઈ ભોજનની થાળી ઉપરથી ઊભા થઈ ગયા કે બસ હવે આ અન્નજળનો ત્યાગ છે. હવે તો મહારાજ તેડવા આવશે. થોડા દિવસમાં મહારાજ એમને તેડી ગયા. એક સમયનો ખૂંખાર બહાર વટ્યો લૂંટારો પાપી એ જોબન પગી એ ભગવાન સ્વામિનારાયણના શરણે આવતા કેવા ભક્ત થયા. આપણે એને યાદ કરીએ તો આપણા પાપ જન્મો જન્મના નાશ પામી જાય એવા એ ભક્ત થયા. જો એક વખત ભગવાનના શરણે કોઈ આવે છે તો એના તમામ પાપ માત્ર નાશ પામી જાય છે. આવી ભગવાનની મોટી એ દયા છે. નહીંતર આજે ઘણા લોકોને એમ માન્યતા હોય છે કે પાપ માત્ર એ આપણે કર્મથી જ નાશ થાય છે. ના ના, શરણાગતિ એક એવો શ્રેષ્ઠ માર્ગ છે કે ભગવાનના શરણે જતા એ તમામ પાપ નાશ પામી જાય છે. હવે બીજી વાત, હવે થોડુંક ચિંતનાત્મક છે, વિચારજો. કોઈ કોઈના શરણે જાય, કોઈ કોઈનો આશ્રિત થાય, તો આશ્રય આવનાર એ આશ્રય આપનાર ઉપર બોજારૂપ થાય કે પછી બીજું કાંઈ? આજે સંસારની રીત તો એવી છે કે કોઈ કોઈના આશ્રય જાય, કોઈ કોઈના શરણે જાય, તો આશ્રય આપનાર માટે આશ્રય આવનાર છે એ બોજારૂપ જ થાય. આજે તમે જો, બેસ્ટ એક્ઝામ્પલ, આજે બધાને અમેરિકા જવું છે, વિઝા લઈ અમેરિકા જતા રહીએ, પણ અમેરિકાવાળા ઇન્ડિયનોને રાખવા તૈયાર નથી. શા માટે? કારણ કે બધાને એમ છે કે આ ઇન્ડિયનો આપણા ભારત દેશમાં, આપણે અમેરિકા આવી અને બોજારૂપ થશે, એને સાચવવા એની બધી તૈયારીઓ આ તે કરવું, એટલે અમેરિકા માટે બોજારૂપ છે. એવી જ રીતે આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, હવે 10-15 દી, એક દી, બે દી, પાંચ દી તો ઠીક છે, પણ 10-15 દીના ધામા નાખે, જવાનું નામ જ ન લે, પછી શું કરો? 11મા દિવસે તો તમે જાઓ જ કે બસ હવે આ જો આ બસનું લિસ્ટ છે ને આ ટ્રેનનું લિસ્ટ છે. મહાસાગર ફાવશે, કાબરા ફાવશે, કે રાજધાની ગરીબ રથ, કઈ ટ્રેન કે કઈ બસમાં જવું છે તમે કયો, ટિકિટ હું લઈ દઉં, તમે જાઓ તો સારું. બોલું કે ને વેલકમ, આવે ત્યારે શું કહે? વેલકમ, ભલે પધાર્યા, પણ પછી કે ભલે પધારો, હવે હવે જાઓ તો સારું એમ. પેલા માણસ મહેમાન થવાનો એક વિવેક હોય. આપણા જ્ઞાન સ્વામી ઘણી વખત બહુ સરસ કહે છે, મહેમાન કોને કહેવાય? મેં જેટલું જેનું માન હોય એને મહેમાન કહેવાય. મેં વરસાદ છે એ એક દી, બે, ત્રી, ત્રણ દિવસ આવે તો આપણને લાગે બરોબર હવે, પણ અઠવાડિયું અઠવાડિયું એક ધારો વરસાદ પડે પછી સહન થાય? પછી તો એમ થાય કે હવે જાય તો સારું. ગમે તેવો સારામાં સારા ખેડૂત હોય એને એમ થાય કે હવે તો જાય તો સારું, બધા કંટાળી જાય. એમ મહેમાન છે એ 2-3-4 દી રહે તો સારું, પછી અઠવાડિયું 15 દી કાઢી નાખે પછી તો બધાને ભારરૂપ થાય. એટલે આ સંસારની રીત છે કે આશ્રય આવનાર એ આશરો આપનારને ભારરૂપ થાય છે, જ્યારે ભગવાનની રીત તદ્દન જુદી છે. ભગવાન એટલા દયાળુ છે કે કોઈ જીવ જો એના આશ્રય આવે તો ભગવાનને માટે એ તો ભગવાન એના ઉપર રાજી થાય છે. શું કહ્યું? સૌથી મોટામાં મોટું સાધન એ છે ભગવાનને રાજી કરવાનું, આશરો કરવો. ભગવાન કેટલા રાજી થાય છે એના ઉપર, તમામ ઉપરાંત એના તમામ પાપ માત્ર નાશ પામી કરી નાખે છે, કર્મ માત્ર હણી નાખે છે, એટલા એના ઉપર રાજી થઈ જાય છે. અરે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગીતામાં કહે છે કે યોગ ક્ષેમમ વહામ્યહમ, યોગ અને ક્ષેમનું વહન હું પોતે કરું છું, કોઈ પાસે કરાવે એમ પણ નહીં, હું પોતે કરું છું. આટલા, એક જણો રેલવે સ્ટેશન ઉપર પોતાના જતો હતો અને કાખમાં દીકરો તેડો હતો, અને દીકરો બરોબર આમ હાથીના મદનિયા જેવો, અને આ ભાઈ હાવ ટીટ માકડી, અને ઉનાળાનો તાપ ને એકદમ પરસેવો વળી ગયેલો. એટલે કોઈ બીજો માણસ ત્યાંથી નીકળો, એને એને દયા આવી કે આટલો બધો થાકી જાય છે, લોથપોથ થઈ ગયો છે, તો આને નીચે નથી મૂકતો અને છે ચાલી શકે એવો. એટલે એને કહ્યું કે ભાઈ મને તમારા ઉપર દયા આવે છે, તમે આવડો જાડો આવો આવો હાથીના મદનિયા જેવો છોકરાને તેડો છે, તમને ભાર નથી લાગતો? લે, પેલો શું કહે છે ખબર? લે બહાર શેનો લાગે? એ મારો દીકરો છે. પિતાને દીકરાનો ભાર લાગે? ન લાગે. હા, આજના મોડર્ન દીકરાઓ છે એને આજે દીકરાઓને પિતાનો ભાર લાગે છે, પણ બાપને ક્યારેય દીકરાઓનો ભાર નથી લાગતો. આજે એક 5 ફૂટ 5 ના એક ઓરડામાં 5 દીકરાઓ મોટા થઈ શકે, પણ એ 5ય દીકરાઓ મોટા થાય પછી 5ય પોતાના બંગલા હોય તો એ 5ય વચ્ચે એક બાપ સચવાય કે નહીં? આજે કરુણતા છે સમાજની. બસ આ જ રીતે સંસાર અધ્યાત્મ માર્ગમાં, હા, ભગવાનને કોઈ દી પોતાના ભક્તનો ભાર નથી લાગતો, પણ ભક્તને ભગવાનનો ભાર લાગે છે. આજે ધીરે ધીરે આપણે જોઈએ તો આપણી બહુ નાની નાની એક્ટિવિટીમાં આપણે ભગવાનનો ભાર લાગે છે. વિચાર કરો, ભગવાનનું ઘરમાં મંદિર બનાવવું હોય, લાકડાનું નાનું મોટું મંદિર, તો આપણે એનું સ્થાન ક્યાં પસંદ કરીએ ખબર? કંઈક આમ ખૂણો હોય, ક્યાંય આમ કોઈ આવતું ન હોય ને, જે કાંઈ ઉપયોગ ન થતો હોય, એ યુઝલેસ જગ્યાનો ઉપયોગ ભગવાનનું મંદિર રાખવા માટે કરે. કંઈક ગોખલામાં કાંઈ ન હોય, ગણાય તો ખાલી ગોખલામાં મૂર્તિઓ આમ પધરાવી દીધી હોય ને, બસ આની આરતી કરી લેવાની, થાળ ધરાવતા હોય તો ઠીક, પાછું કંઈક મુશ્કેલી પડે તો ત્યાં જઈને પ્રાર્થના કરવાની, પણ જગ્યા ક્યાં? જ્યાં સાવ યુઝલેસ હોય ત્યાં. અને એની જગ્યાએ સરસ મજાનું ટીવી સેટ ગોઠવવું હોય, હે, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, આ બધું ગોઠવવું હોય તો આમ એકદમ આમ વ્યવસ્થિત ને આમ બધાની દ્રષ્ટિમાં આવે એવી રીતે. આ તો ઘણી જગ્યાએ પધરામણીએ જવાનું થાય ત્યારે આપણે દેખાય કે કોને કેટલું શેનું મહત્વ છે. એ ના, નથી એવું નથી. આજે ઘણા બધા ભક્તો એવા છે આપણા કે આમ એકદમ ભગવાનનું મંદિર એટલે આલિશાના મહેલ જેવું બનાવ્યું હોય, એના માટે સ્પેશિયલ રૂમ, એમાં એ મોટું સિંહાસન હોય અને ત્યાં ભજન કીર્તન થઈ શકે એવી તમામ વ્યવસ્થાઓને જોરદાર હોય. અરે ઘણા ભક્તો તો એવા છે કે પોતાના ઘરમાં એમ ભગવાન માટે રાખે એવી રીતે સંતો માટે પણ એક વ્યવસ્થા રાખે, કે પહેલા પહેલો માળો હોય એ પોતાના માટે વાપરે ને બીજો માળો હોય એ ભગવાનના સંતો જ્યારે પધારે એના માટે વાપરે. આવા આવા ભક્તો આજે છે. પણ જો ભગવાનનું મંદિર એની જગ્યા ન હોય તો સમજવું કે આપણને ભગવાનનો ભાર લાગે છે. આજે બહાર ગામ જવાનું થાય, આપણે બિસ્તરો પોટલો પેક કરતા હોઈએ, તો બિસ્તરા પોટલામાં પહેલી પ્રાયોરિટી કોને આપીએ? બધું ગોઠવી દઈએ, કપડાં આ તે આ તે બધું ગોઠવાઈ જાય, પછી પૂજા પેટીનો વારો આવે ને એટલે કે આની તો જગ્યા નથી, કેમ કરશું? કાંઈ નહીં, આવે માળા કરી લેશું. હા, પછી ઓલું દાઢી કરવાનું સેવિંગ બોક્સ હોય એ તો ભેળું નહીં ભેળું, એની તો જગ્યા થાય જ જાય ગમે એમ કરીને. પૂજાનું બોક્સ એવડું જ હોય પણ એની જગ્યા ન થાય. આ બધું, આ બધી નાની નાની એક્ટિવિટી, નાની નાની ક્રિયાઓમાં આપણને દેખાય કે આપણને ભગવાનનો ભાર લાગે છે. ભગવાનને આપણો ભાર ક્યારે લાગતો નથી. તમે આપણા ઘનશ્યામ મહારાજ જુઓ, આખો દિવસ એ આમ આમ આમ દર્શન આપતા હોય ને ઊભા હોય, હાથ આમ કરીને ઊભા હોય, કે કોઈ મારો ભગત આવે તો એને સીધા આશીર્વાદ આપી દો. પણ આપણને ભગવાનના મંદિરે જવાનો ભાર લાગે, નહીં તો બીજું આમ કાંઈ એટલા કામમાં વ્યસ્ત હોઈએ એવું પણ ઘણી વાર ન પણ હોય, ઘરે બેઠા હોય અથવા મિત્રો સાથે ફરવા માટે રખડવા માટે ગયા હોય અથવા તો ગામના ગલ્લે બેઠા હોઈએ, પણ મંદિરે આવવું એ કઠણ લાગે. બસ આ જ બતાવે છે કે આપણને ભગવાનનો પાર, એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે જીવની અવળાઈનો પાર નથી અને ભગવાનની દયાનો પાર નથી. એટલે આપણો મૂળ મુદ્દો એ હતો કે જીવ એ ગમે તેવો પાપી હોય તો પણ જો ભગવાનના શરણે આવે તો ભગવાન એને રાજી થઈને એના તમામ પાપ કર્મનો નાશ કરી દે છે અને ભગવાનને ક્યારેય પોતાના ભક્તોનો પાર લાગતો નથી. હવે બીજી વાત, રાજી થાય એટલું જ નહીં, રાજી તો થઈ જવું એ પણ નાની વાત કહેવાય, પણ રાજી થઈ અને આશરે આવનારનું ભગવાન એ નિરંતર ધ્યાન રાખે છે, સર્વે પ્રકારે ભગવાન એનું રક્ષણ કરે છે. જે દિવસે આપણે સૌ કોઈ ગુરુ, કોઈ ગુરુ પાસે, કોઈની પાસે આપણે વર્તમાન ધારણ કર્યા હશે, કંઠી ધારણ કરીએ છીએ, સત્સંગના નિયમો સ્વીકાર્યા છે, તે દિવસથી આપણો તમામ કંટ્રોલ એ ભગવાન પોતે કરે છે. ભલે આપણે કાળ, કર્મ, માયા અને આના આવરણમાં રહ્યા હોઈએ, છતાંય આપણું હેન્ડલિંગ હવે ભગવાનના હાથમાં થઈ ગયું. બહુ સરસ એક્ઝામ્પલ આપણે સમજીએ. હમણાં આપણે ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓ છે એ બધા જ ગુજરાત સરકારના કંટ્રોલમાં, પણ જે પેલો સરદાર ડેમ છે એની બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું, એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આજુબાજુનો વિસ્તાર છે એ બધો જ થોડા સમય પહેલાં સરકારે કેન્દ્ર શાસિત ઘોષિત કર્યો. ભલે એ વિસ્તાર છે એ હવે કેન્દ્ર ગુજરાતના ક્ષેત્રમાં છે, છતાંય ગુજરાત સરકારનો એમાં કોઈ અધિકાર કે કોઈ કંટ્રોલ નથી. એમાં કાંઈ પરિવર્તન, કાંઈ ફેરફાર કરવો હોય તો એનો અધિકાર એ કેન્દ્ર સરકાર છે, એનો તમામ કંટ્રોલ એ કેન્દ્ર સરકારના હાથમાં છે. બસ એ જ રીતે આપણે ભલે આ કાળ, કર્મ, માયાના આવરણમાં આ પૃથ્વી ઉપર રહ્યા હોઈએ, પણ જે દિવસથી આપણે ભગવાનના શરણે ગયા, પુરુષોત્તમ નારાયણનો આશરો સ્વીકાર્યો, તે દિવસથી આપણો તમામ કંટ્રોલ એ ભગવાનના હાથમાં આવી ગયો. એટલે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને દુઃખ દેવું હોય તો કાળ પણ એને બંધન કરવાને સમર્થ નથી, કર્મ પણ એને બંધન કરવાને સમર્થ નથી, એ ભક્તને દુઃખ દેવું હોય તો ભગવાન પોતે જ દે છે. એ પણ ભક્તની પરીક્ષાને અર્થે દે છે. મહારાજા સ્પષ્ટ 62મા વચનામૃતમાં વાત કરી છે. એટલે ભગવાન છે એ પછી એનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે અને એનું ધ્યાન રાખે છે. એક વખત કબીર અને કમાલ બંને બાપ દીકરો બંને કાશીની બજારમાં ચાલ્યા જતા હતા. એટલે બરોબર એ વખતે એક ઝૂંપડાની બહાર એક ડોસીમાં બેઠા બેઠા ઘંટલો આગતા હતા, અનાજ દળતા હતા. જૂના જમાનાની ઘંટી, હાથ ઘંટી હતી એમાં. બંને બાપ દીકરો નીકળ્યા, કમાલની દ્રષ્ટિ એ એના સામું પડી. એટલે એકદમ નાનકડો કમાલ એને જોઈને રડવા માંડ્યો, ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. એટલે ને પિતાજીને થયું, અરે આ કમાલ થયું શું, કેમ અચાનક આવી રીતે રડવા માંડ્યો? એટલે પિતાજીને કહ્યું, પિતાજી પેલી ઘંટી જોઈને રડવું આવ્યું, કેમ શું થયું? ત્યારે કહે છે, ચલતી ચક્કી દેખ કર દિયા કમાલને રોઈ, દોઈ પીટપટ ભીતર સાબુત રહા ન કોઈ. એટલે કે આ ઘંટલો છે એમાં જેમ અનાજ એ બંને પડની વચ્ચે આવીને દળાઈ જાય છે, એમ આ આકાશ અને પાતાળ એ ઘંટલો છે, ઘંટલાની વચ્ચે જે કોઈ આવે છે એ બધા જ દળાઈ જાય છે, કાળનો કોળિયો બની જાય છે. એક દિવસ મારે પણ કાળનો કોળિયો બની જવાનું છે. આ વાત યાદ આવી જતા મને રડવું આવી ગયું, મને ધ્રુસકું મુકાઈ ગયું. આ સાંભળીને કબીર કે, બેટા રડવાની જરૂર નથી, આવ આવ તને બતાવું. એમ કરીએ ને કમાલને કબીરજી નજીક લઈ ગયા. ત્યાં ગયા અને પેલા ડોસીમાને કહ્યું, ડોસીમા જુઓ પેલા આ ઘંટલો છે ને એ એક મિનિટ ઊંચો કરશો. હા કાંઈ વાંધો નહીં. બે હાથ લઈ અને બાજુમાં મૂકો પેલું પડ. એ જ વખતે પેલા મધ્યમાં જે ખીલો હોય ને, ખીલાની આજુબાજુ કેટલાક દાણાઓ ગોઠવાઈ ગયેલા, એને જોઈ અને કમાલ કબીરજીએ કહ્યું કે, આગે પીછે જો ગયા પીસ ગયા સબ કોઈ, ખૂટ પકડ કર જો રહા પીસ સકા ન કોઈ. આગે પીછે જો ગયા, આગળ પાછળ જે દાણાઓ ગયા એ બધા જ કચડાઈ ગયા, પણ જે ખૂંટ પકડ કર રહા, એટલે કે જે પેલા વચ્ચે મધ્યમાં જે કેન્દ્રમાં જે ઓલો ખૂંટ છે એને પકડીને ચોટી ગયા, તો એને કોઈ કાંઈ ન કરી શક્યું. બસ એ જ રીતે ભગવાનના શરણરૂપી જે ખીલો પકડી લીધો છે તેને કાળ, કર્મ કે માયા એ પણ સ્વયં મૃત્યુ પણ એને પીસી શકતું નથી, એને પોતાનો કોળિયો બનાવી શકતું નથી. એ ખીલો કોણ છે? આપણા મહારાજ. આપણો મહારાજ આપણો ખીલો છે, એને જો આપણે પકડી લઈએ તો આપણને કોઈ કોઈ એટલે કોઈ એ કાંઈ કરી શકતું નથી, કાળ, કર્મ, માયા પણ એને બંધન કરવાને સમર્થ નથી. આ મહારાજના વચન છે. તમે મહાભારતનું યુદ્ધ જુઓ, પાંડવ પક્ષે 7 અક્ષવાણી સેના અને કૌરવ પક્ષે 11 અક્ષવાણી સેના. આ પક્ષમાં કેવળ 5 મહારથીઓ, જ્યારે કૌરવ પક્ષમાં તો એક કરતા એક ચડિયા હતા. બધાને વિદ્યા શીખવનારા સ્વયં ગુરુ દ્રોણાચાર્ય એ કૌરવ પક્ષમાં. અરે ભીષ્મ પિતામાં એ વખતે ભારત વર્ષનો કોઈ યોદ્ધા એ ભીષ્મ પિતામાં સાથે યુદ્ધ કરવાનો સ્વપ્નમાં પણ વિચાર ન કરી શકે, એટલો મહાબળવાન એ યોદ્ધા, ઈચ્છા મૃત્યુનું વરદાન. બાણાવળી કર્ણ જ્યાં સુધી આકાશમાં સૂર્ય હોય ત્યાં સુધી એમના શરીર ઉપર લોહીનો ટચકો ન ફૂટે, આવો બાણાવળી કર્ણ. એક કરતા એક ચડિયાતા યોદ્ધાઓ કાળને લાકડી લઈને પાછા પછાડે એવા એક પછી એક ચડિયાતા. પણ પરિણામ જોવો, મહાભારતનું યુદ્ધ થાય છે. મહારથી ભીષ્મ એમને દુર્યોધને મેણું માર્યું કે આપ અમારા આ સૈન્યમાં હોવા છતાંય, આપ અમારા સેનાપતિ હોવા છતાંય આજ સુધી એક પાંડવ પણ મર્યો નથી. 10-10 દિવસો વીતી ગયા. આ મેણું ભીષ્મ પિતામાને લાગી ગયું અને એણે પ્રતિજ્ઞા લીધી, કાલ સાંજ પડે એ પહેલાં, કાલના સૂર્યાસ્ત પહેલાં હું આ પૃથ્વીને ન પાંડવી કરી નાખું. આમ વિચાર કરી અને નિર્ણય લીધો. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણને એનો ખબર પડી. કૃષ્ણ ભગવાન દોડતા અર્જુનના રાવટીમાં આવ્યા અને જુએ છે તો અર્જુન તો ઘસઘસાટ ઊંઘે છે. કહ્યું, અર્જુન હે પાર્થ, ઉઠો ઉઠો પાર્થ ઉઠો. એટલે અર્જુન તો એકદમ ઊભા થયા. શું થયું પ્રભુ? અરે તમને ખબર નથી શું થયું કરે છે? શું થયું? અરે ભીષ્મ પિતામાએ પ્રતિજ્ઞા લીધી, તને ખબર નથી? મને ખબર છે ને. તો પછી આમ ઘસઘસાટ ઊંઘે છે શા માટે? અરે પ્રભુ, તમે જાગો છો ને, બે જણાને જાગવાની શું જરૂર છે? તમે જો કેટલા નિષ્ફિકર અર્જુન, એને પૂરો વિશ્વાસ છે કે મારો પ્રભુ જાગે એટલે મારે કાંઈ કરવાની જરૂર નથી. અને પરિણામ જો શું આવ્યું, 18મા દિવસે એ કાળને પાછા ભગાડે એવા એક એક યોદ્ધાઓ એ 18મા દિવસે કાળનો કોળિયો બની અને કુરુક્ષેત્રના મેદાનમાં પથરાઈ પડ્યા છે. દુર્યોધન પણ ડસકા લે છે, મૃત્યુની છેલ્લી ઘડીઓ કડે છે. જ્યારે અર્જુન નર નારાયણ દેવ થઈ અને ભગવાન જગતના પ્રસિદ્ધ બની ગયા. આ છે શરણાગતિનો પ્રતાપ. વિભીષણ જ્યારે આવે છે રામના શરણે, એ પહેલા એનામાં કાંઈ નહોતું, એની પાસે કાંઈ નહોતું એક ઓરડી સિવાય, એમની કોઈ કિંમત નહોતી. એ રાવણને સમજાવવા માટે જાય તો રાવણ એનું ભર સભામાં અપમાન કરી દે. હતા રાવણનો ભાઈ પણ એનું ભર સભામાં અપમાન થતું. પણ જેવા એ વિભીષણ ભગવાન રામના શરણે આવે છે અને એ જ વખતે રામે માટી લઈ અને કપાળમાં રાજ તિલક કરી દીધું, આજથી તમે લંકાના રાજા જાઓ. શરણે આવતા તો ભગવાન ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે, સર્વ પ્રકારે રક્ષણ કરે છે. પણ જ્યાં સુધી આપણને સમજાતું નથી ત્યાં સુધી આપણે જાગવું પડે છે. જ્યાં સુધી આપણને ભગવાનમાં પૂરો વિશ્વાસ નથી ત્યાં સુધી આપણી શરણાગતિમાં કાચપ રહી છે. આમાં પરના કરશન બાંભણિયા ખેતરમાં બાજરો વાવેલો, બાજરો એક ડુંડો આમ એવો બાજરો થયેલો, પણ બાજરાનું રક્ષણ કરવા માટે આખો દિવસ ખેતરે રહેવું પડે. સવારે ચકલાઓથી રક્ષણ કરવાનું અને સાંજે એ રોજડાઓથી. આખો એ દિવસ ભગત ખેતરમાં હોય. એક દિવસની વાત, સાંજે 12 વાગ્યાનો સમય, ભગત ખેતરમાં માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા એ બાજરાનું ધ્યાન રાખે છે. બરોબર એ જ વખતે અચાનક તેજના પુંજ પ્રગટ થયા અને એમાં સહજાનંદ સ્વામી 3 છોગલાવાળી પાગ ધારણ કરી માણકી ઘોડી ઉપર બેસી અને ત્યાં પધાર્યા. અરે પ્રભુ, આપ અહીંયા શું કરો છો? હું પણ તને એ જ પૂછું છું મહારાજ, કહે છો હું પણ તને એ જ પૂછું છું કે તું અહીંયા શું કરે છે? અત્યાર સુધી રાતના 12 વાગ્યા સુધી, મોડે સુધી? અરે પ્રભુ, આપ બધું જાણો છો છતાંય આ બાજરો અમારી ઉપજ કહેવાય, જો આનું ધ્યાન ન રાખીએ તો પછી રોટલા ન થાય. આ રોજડાઓ ખાઈ જાય, સવારે ચકલાઓ ચણી જાય, આખો દિવસ પ્રભુ ધ્યાન રાખવું પડે છે. ભગત જાઓ ઘરે જઈને સૂઈ જાઓ, હું ધ્યાન રાખીશ. અરે પ્રભુ, પણ અમે કહીએ છીએ ને અમે ધ્યાન રાખશું, તમે જાઓ ઘરે જઈને સૂઈ જાઓ. ભગત તો આવ્યા ઘેરે, ઘરે એમના પત્નીએ પૂછ્યું, તમે આ કેમ પાછા આવ્યા? બાજરાનું ધ્યાન મહારાજ રાખે છે. વળી ખીજાઈ ગયા, અરે પણ તમે ભગત થયા, પણ આ વ્યવહાર કાર્યમાં ભગત ન રહેવાનું હોય. બધા કારમાં એમ કહો મહારાજ ધ્યાન રાખે, મહારાજ ધ્યાન રાખે. આમાં કાંઈ મહારાજ ન ધ્યાન રાખે, એ રોજડાઓ ચડી જશે, રહીશું ઠાલા, છોકરાઓ રોટલા વિનાના રહેશે. અરે પણ વાત તો સાંભળ, મહારાજ ખુદ આવી અને મને કહી ગયા એમ. હા તો વાંધો નહીં. સૂઈ ગયા. થોડા દિવસ થયા ને વળી પાછા એક દિવસ ભગત બપ સાંજે સુવાની તૈયારીઓ કરતા હતા ને મહારાજ પ્રગટ થયા. મહારાજ કે, ભગત હવે કેટલા દિવસ તમારે અમારું રખોપું રખાવવું છે? અરે મહારાજ, અમે ક્યાં તમને રખોપું રાખવાનું કહ્યું? તમે પ્રભુ આવ્યા હતા, હવે જો હું કાંઈ સામે દલીલ કહું તો તમે કહો કે પૂરો વિશ્વાસ નથી. વળી બહુ આગ્રહ રાખું તો કે બહુ આસક્તિ છે. એટલે પ્રભુ પ્રભુ કાલથી નહીં આવતા, બસ હવે હું બાજરો કાલે લણી દઈશ. મહારાજ અદ્રશ્ય થયા. બીજા દિવસે બાજરો લણી લીધો અને ઘર ભેળો કર્યો. કેવો પ્રભુ! અનંત કોટી બ્રહ્માંડનો ધણી, અનંત કોટી બ્રહ્માંડનું જેને રક્ષણ કરવાનું હોય એ પોતાના ભક્ત માટે સ્વયં આવીને રક્ષણ કરે છે. પોતે આવે. એ સાળંગપુરમાં એ પોતે આખી રાત્રિ એ માથે પેલો પાટડો ઉપાડ્યો. નિશાન થઈ ગયું છતાંય, નહીતર તો એના ઘણા સેવકો છે આ લોકમાં, એને મોકલી દે તો પણ રક્ષણ થાય, પણ નહીં. યોગ ક્ષેમમ વહામ્યહમ, હું પોતે યોગ અને ક્ષેમનું વહન કરું છું, હું પોતે આવું છું. આ ભાવ છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ લખ્યું, ભોજને છાદને ચિંતા વૃથા કુર્વંતિ વૈષ્ણવાહા, યોસો વિશ્વમ ભરો નામ સ્વભક્તાન કિમ ઉપેક્ષતે. જો ભગવાનનો ભક્ત થઈ અને ભોજનની, કપડાની, રહેવાની જો ચિંતા કરે તો એ ભગવાનના ભક્તને શરણાગતિમાં ખોટ છે. કારણ કે જેનું નામ વિશ્વંભર છે એ પોતાનો માલિક છે, એ પોતાનો ધણી છે, જે આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે, તો શું એ પોતાના ભક્તની ઉપેક્ષા કરશે? એ શું પોતાના ભક્તની સામું નહીં જોવે? એનું તો પહેલા ભરણ પોષણ કરે. એ આંબા ગામના દેવશી ભગત પોતાના દીકરાને પરણાવવા ગયા. 300 રૂપિયા ગમે તેમ ભેળા કરી દીકરાનો ખર્ચ થયો પરણાવ્યા. ગામને જમાડ્યું, એ બધું થઈ અને બીજા દિવસે જાન લઈ અને વેવાઈને ત્યાં ગયા. હવે અહીંયા વેવાઈને ત્યાં વર પોખવાનો સમય થયો અને વેવાઈ વિફરા કે પેલા 400 રૂપિયા આપો પછી વર પોખાય. હવે દેવશી ભગત કે, અરે ભાઈ મારી પાસે કાંઈ નથી, હું ક્યાંથી 400 રૂપિયા કાઢું? આ લગ્ન 300 રૂપિયા પણ મેં માગીને ઉછીના ભેળા કરીને લીધા છે, હવે 400 રૂપિયા મારાથી ન નીકળે. હવે તમે સમજો, અમારે 400 રૂપિયા જોઈએ તો જ લગ્ન થશે, વર પોખાશે. હવે ભગત મૂંઝાણા, કરવું શું? લોકો ટોળે વળી ગયા, બધા વાતો કરવા માંડ્યા, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ભગત આમાંથી સાઈડમાં નીકળીને ભગવાનનું સ્મરણ કરવા માંડ્યા. ભક્તને જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે. ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડ્યા. હવે થયું એવું, અચાનક એ ટોળામાંથી એક શેઠિયો પ્રગટ થયો. એ લાંબી ધોતી માથે, એ ટોપી, સોનાની વીંટીઓ ધારણ કરેલી, ગળામાં સોનાના ઘરેણા. એ શેઠીએ આવીને કહ્યું, અરે ભાઈ આ બધું શું છે, શેનો ડખો થાય છે? કે આવી રીતે આ ભગત છે ને એની પાસે આ પૈસા માગે છે ને દેતા નથી, નામ છે ને તેમ છે ને બધી વાતો થઈ. એટલે શેઠ કે, કેટલા રૂપિયા જોઈએ છે? 400 રૂપિયા. શેઠે પોતાની કેળેથી વાસળી કાઢી અને ચાંદીના નગદ સિક્કા હતા ઢગલો કર્યો, ગણી લો આમાંથી 400 રૂપિયા હું આપી દઉં ભગતના બદલામાં, વર પોખીને મોકલી દો. પેલા બધાએ વેવાય બધા કે ઉભારી ઉભારી એમ ન ચાલે, તમે ક્યાંથી આવો છો ને કોણ છો ને અમે નથી ઓળખતા, સોનીને બોલાવો, સિક્કા સાચા છે કે ખોટા પેલા જોઈ લઈએ. સોનીને બોલાવવામાં આવ્યા, સોની આવ્યા, તપાસ કરી જોયું, સોની આ ડોળા કાઢી ગયો. એટલે આવા સિક્કા ચાંદીના એકદમ શુદ્ધ, આવા તો મેં કોઈ દી જોયા નથી મારી જિંદગીમાં. ત્યારે શેઠ બોલ્યા, ક્યાંથી જોયા હોય ભાઈ, આ તો જૂનાગઢવાળા પુરુષોત્તમ શેઠની પેઢીના સિક્કા છે. ભગત સમજી ગયા કે નક્કી આ મારો પ્રભુ મારો મહારાજ આવ્યો છે અને એણે આ સિક્કા આપ્યા છે. દૂરથી વંદન કર્યા, મહારાજ વિદાય થયા. વર પોખી, વર લઈ, જાન લઈ અને પાછા ઘેર આવ્યા. લગ્ન કાર્ય સંપન્ન થયું. મહારાજ જ્યારે જ્યારે પોતાના ભક્તને જરૂર પડી છે એ પોતે આવ્યા છે. નહીતર કોઈના કોઈ રૂપમાં બીજાને મોકલીને પણ રક્ષણ થાય, પણ મહારાજ પોતાના ભક્તને માટે પોતે આવે છે. આ જ એ ભક્તની, ભગવાનની સૌથી મોટી કરુણા પોતાના ભક્ત ઉપર છે. પણ કોના માટે? શરણાગત હોય, પૂરો ભગવાનનો આશ્રય હોય, ભગવાન સિવાય બીજા કોઈનો આધાર ન હોય. તુલસીદાસજી મહારાજ ખૂબ સરસ લખે છે, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ. આજે આપણે શું છે? જીવ જીવ કે આશરે. દીકરાઓ હોય એ બાપાના આશરે, પતિ પતિ પત્નીના આશરે, પત્ની પત્ની પતિના આશરે. ક્યાંક આપણે મુશ્કેલી આવી હોય તો આપણે પહેલાં આપણા સગા સંબંધીઓ યાદ આવે કે એની પાસેથી કંઈક મદદ મળી રહી, આપણા મિત્રો પાસેથી મદદ મળી રહી. જીવ જીવ કે આશરે. આજે આખો જગત એ જીવ જીવના આશરે ચાલે છે. પશુ પંખીઓને પણ કોઈનો કોઈનો આશ્રય છે, પણ જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર કે આશરે ક્યો બિગડેગા કાજ. જો એક વખત ભગવાનનો આશરો થઈ જાય, ભગવાનના આશરે ભગવાનની શરણાગતિ પૂરી મનાઈ જાય, તો કોઈ કાર્ય એનું બગડે નહીં. આપણા ગુરુદેવને એકમાત્ર મહારાજનો આશ્રય હતો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું ભિખારી થાવ તો નારાયણનો, બાકી નરનો નહીં. કોઈ દિવસ કોઈના પાસે હાથ લાંબો કરીને માગ્યું નથી. અયાચક વ્રતધારી પોતાના જીવન પર્યંત બની રહ્યા. તમે જુઓ આખા આખા જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવી છે ત્યારે ગુરુદેવે કેવળ ભગવાનનો આધાર લીધો છે. 21 દિવસનો એ અભૂતપૂર્વ યજ્ઞ હોય, ખાંડ ખૂટી જાય, પ્રાર્થના મહારાજની કરે. એ મોણપરીથી આવતા હોય ને રસ્તામાં ગાડું ભૂલું પડે, મહારાજને પ્રાર્થના કરે. પછી એ દાણાપીઠમાં વિઘ્ન હોય કે પછી રાજકોટ ગુરુકુલના એ વિઘ્ન હોય, કેટલા કાર્યોમાં, દરેક કાર્યમાં ભગવાનને યાદ કર્યા છે તો ભગવાન એ સ્વયં આવીને એક એક પ્રસંગે રક્ષા કરી છે અને આવ્યા છે. કારણ કે એકમાત્ર આશ્રય એ ભગવાનનો હતો. પૂર્ણ શરણાગતિ આપણને ગુરુદેવના જીવનમાંથી શીખવા મળે છે. ત્યારે આગળની કથાનું શ્રવણ હવે આપણે આવતીકાલે કરીશું. અંતે અહીંયા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મહારાજ, અમે આપના શરણે આવ્યા છીએ અને આપના આશ્રિત થયા છીએ, તો હે મહારાજ, અમારી એ શરણાગતિ એ અખંડ રહે અને આપના સિવાય અમને કોઈ બીજાનો આશ્રય એ પાલવે નહીં, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.